શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય ત્રીજો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પૃથ્વી પર પોતાના ભક્તજનોમાં એકાંતિક ધર્મ પ્રવૃત્તિનું જ એક લક્ષ્ય રાખી ભગવાન શ્રીહરિ ફણેણી ગામથી નીકળી કેટલાક શિષ્યમંડળની સાથે ધોરાજીપુર પધાર્યા. માર્ગમાં ઘણા બધા ભક્તજનો ભાવથી શ્રીહરિનું પૂજન કરતા હતા. ભગવાન શ્રીહરિ પણ તે સર્વેનો ભાવ સ્વીકારતા ભાડેરપુર પધાર્યા. ત્યાંથી માણાવદર, પીપલાણા અને અગતરાય પધાર્યા. આ પ્રમાણે સર્વે ભક્તજનોને આનંદ ઉપજાવતા શ્રીહરિ ત્યાંથી કાલવાણી પધાર્યા. કોઈ ગામમાં એક દિવસ, કોઈ ગામમાં બે દિવસ અને કોઈ ગામમાં ત્રણ દિવસ નિવાસ કરી ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોને શતશાસ્ત્રના વચનોથી ધર્મ માર્ગનો મહિમા સમજાવી પોતપોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક સ્થાપિત કરતા હતા. હે રાજન, ભગવાન શ્રીહરિ ગુરુ શ્રી રામાનંદ સ્વામીની આજ્ઞાથી રથ આદિ વાહન ઉપર બેસતા ક્યારેક ભક્તજનોના મનોરથ પૂરા કરવા સુવર્ણના અલંકારો અને નૂતન મહાવસ્ત્રોને ધારણ કરતા, સ્ત્રીઓને ધર્મ માર્ગમાં વર્તાવવા તેમની સાથે બોલતા, છતાં આત્મબળના પ્રતાપે કોઈ પણ પદાર્થમાં આસક્ત થતા નહીં. હે ધરણીપતિ, ધર્મના સ્થાપન માટે વિચરણ કરતા ભગવાન શ્રીહરિ સમુદ્રને તીરે આવેલા માંગરોળપુરમાં પધાર્યા. પુરની નજીકમાં સમુદ્ર કિનારે એક વિશાળ વટવૃક્ષ અને કેટલીક આંબલીના વૃક્ષોની છાયામાં પોતાનો નિવાસ કર્યો. ત્યારે શ્રીહરિના દર્શનથી અતિ હર્ષઘેલા થયેલા નગરવાસી મુમુક્ષુ તથા ધનાઢ્ય વણિક ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તે વણિક ભક્તોમાં ગોવર્ધન ભક્ત મુખ્ય હતા. બીજા દામોદર, રામચંદ્ર, સુરચંદ્ર, રત્નજીત અને મૂળચંદ આદિ ભક્તો પણ હતા. અન્ય માનસારામ આદિ ક્ષત્રિય ભક્તો હતા તથા ધનજી, મધુ, આનંદજી અને ત્રિક્રમ આદિ શુદ્ર ભક્તજનો પણ હતા. તે સર્વે અતિ પ્રેમથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. હેનરૂપ વિશુદ્ધ અંતરવાળી રાજની ભાનુ આદિ સ્ત્રી ભક્તજનો હતી. તે પણ શ્રીહરિની પ્રેમથી યથાયોગ્ય સેવા કરવા લાગી. હે રાજન, પાણીનું દુઃખ ટાળવા પોતાના નિવાસસ્થાન સમીપે જ લોકોપયોગી મીઠા જળની મોટી વાવ ખોદાવી ત્યાર પછી શાસ્ત્રવિધિને અનુસારે તેનો પ્રતિષ્ઠાવિધિ કર્યો. તે પૂર્તકર્મ વિધિમાં રાજાએ સહિત નગરવાસીજનો આશ્ચર્ય પામે તે રીતે મહાન ઉત્સવ કર્યો. સુંદર લાડુ આદિ ભોજનોથી શ્રીહરિએ હજારો બ્રાહ્મણોને તૃપ્ત કર્યા તથા ઘી, દૂધપાક આદિના હવિષ્યાન્નથી અગ્નિમુખા ઇન્દ્રાદિ દેવતાઓને પણ તૃપ્ત કર્યા. આ પ્રમાણે શ્રી સહજાનંદ સ્વામી સ્વયં જ્યારે પૂર્તવિધિમાં શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવા આસન ઉપર વિરાજમાન થયા, તેવામાં એક અદ્ભુત આશ્ચર્ય ઉત્પન્ન થયું. મયારામ વિપ્ર આદિ બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનનું પૂજન કરી રહેલા ભગવાન શ્રીહરિની સામે જ જોઈ રહ્યા હતા. તે જ ક્ષણે તેઓને શ્રીહરિના ચતુર્ભુજ રૂપે દર્શન થયા. ગદા, પદ્મ, શંખ અને ચક્રધારી ભગવાને મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો, સુંદર પીતાંબર ધારણ કર્યું હતું અને નવીન મેઘની સમાન શ્યામ સુંદર વેશ હતો. શ્રીવત્સના ચિહ્નથી વક્ષસ્થળ શોભી રહ્યું હતું. તે ચતુર્ભુજ ભગવાન શ્રીહરિની ડાબે પડખે બ્રાહ્મણોને સાક્ષાત ધર્મદેવના દર્શન થયા. તે શરીરે શ્વેતવર્ણના હતા, ચાર મુખ અને ચાર ચરણ હતા, આઠ નેત્રો અને ચાર ભુજાઓ હતી. એવા ધર્મદેવ બે હાથ જોડીને ઊભા હતા અને એક હાથમાં પૂજાની સામગ્રી ધારણ કરી હતી અને બીજા હાથમાં ધર્મશાસ્ત્રના પુસ્તકને ધારણ કર્યું હતું. શરીર ઉપર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. અને અનેકવિધ અલંકારોથી શોભી રહ્યા હતા. સુંદર રત્નોજડિત મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો હતો અને તે અતિશય શાંત આકૃતિમાં શોભતા હતા. ત્યાર પછી મયારામ આદિ બ્રાહ્મણોને શ્રીહરિની જમણી બાજુએ ભક્તિમાતાના દ્વિભુજરૂપે દર્શન થયા. તે પણ ગૌર શરીરે શોભતા હતા. અમૂલ્ય વસ્ત્રો તથા આભૂષણોથી સુશોભિત ભક્તિમાતાએ એક હાથમાં અનેકવિધ પૂજાના ઉપચારો ભરેલી સુવર્ણની થાળી ધારણ કરી હતી અને બીજા હાથમાં પુષ્પની માળા ધારણ કરી હતી. હે રાજન, મનુષ્ય નાટ્યને કરી રહેલા ભગવાન શ્રીહરિની ઈચ્છાથી મયારામ આદિ વિપ્રોને તેમનો ભક્તિ ધર્મ સહિત દિવ્ય વિષ્ણુ સ્વરૂપે દર્શન થયું. આ પ્રમાણે તે વિપ્રોએ એક મુહૂર્ત પર્યંત આશ્ચર્ય સાથે શ્રીહરિના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા. ત્યાર પછી તેઓ સ્વેચ્છાએ મનુષ્ય શરીરને ધારણ કરી રહેલા ભગવાન શ્રીહરિને જ સાક્ષાત વિષ્ણુ રૂપે માનવા લાગ્યા. એક મુહૂર્તને અંતે પૂર્વની માફક જ દેવતાઓનું પૂજન કરી રહેલા મૂળ સ્વરૂપમાં શ્રીહરિના દર્શન કરી વિપ્રોએ શ્રીહરિને નમસ્કાર કરી પૂર્તકર્મ સંબંધી વિધિની સમાપ્તિ કરાવી. ત્યાર પછી સર્વે વિપ્રોએ શ્રીહરિનો દ્રઢ આશ્રય કર્યો. અંતરમાં શ્રીહરિનો અતિશય દ્રઢ નિશ્ચય થવાથી તે મયારામ આદિ વિપ્રોએ વિષ્ણુ સુક્ત આદિના વેદમંત્રોનો ઘોષ કરી ભગવાન શ્રીહરિની વેદોક્ત માર્ગથી મહાપૂજા કરી. હે રાજન, ત્યાર પછી તે મયારામાદિ સર્વે વિપ્રોએ ઇતર દેવતાઓની ઉપાસનાનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિનો જ એક આશ્રય કર્યો અને તેમની જ આજ્ઞામાં સ્થિર વર્તી સર્વભાવથી શ્રીહરિનું ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ સર્વે બ્રાહ્મણોને પોતાને વિશે સાક્ષાત પરમેશ્વરપણાનો નિશ્ચય કરાવવા માટે દયાએ કરીને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું. આ પ્રમાણે પોતાનો અલૌકિક પ્રતાપ વિસ્તારતા થકા ભગવાન શ્રીહરિ માંગરોળપુરમાં વસંત ઋતુ પર્યંત નિવાસ કરીને રહ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં માંગરોળપુરમાં ભગવાન શ્રીહરિએ પોતાના દિવ્ય વિષ્ણુ સ્વરૂપનું દર્શન કરાવ્યું એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો.